स्वामीनारायण भगवान की जय। प्रथम श्री हरि ने रे चरणे शीश नमाओ नौतम लीला रे नारायण नी गाओ मोटा मुनिवर रे एकाग्र करि मन ने जेने काजे रे सेवे जाय वन ने आसन साधी रे ध्यान धरी ने धारे जेनी चेष्टा रे स्नेह करी संभारे सहज स्वभाविक रे प्रकृति पुरुषोत्तम नी सुनता सजनी रे भीख मटाड़े जमनी गाओ हे तेरे हरिना चरित्र संभारी पावन कर जोरे प्रभु जी बुद्धि मारी सहज स्वभावे रे बैठा होय हरि जारे तुलसीनी माला रे कर ले फिर वे त्यारे र मुझ करता रे राजीव नैन रूपाड़ा कोई हरि जननी रे मागी लईने माड़ा बेवड़ी राखी रे बब्बे मणका जोड़े फिर वे तानी रे कई कमाड़ा तोड़े वातो करे रे रमुज करी ने हस्ता बेड़ी करी रे माड़ा कर्मा घस्ता त्यारिक मीची रे नेत्र कमल ने स्वामी प्रेमानंद कहे रे ध्यान धरे बहुनामी सांबड़ सैयर रे लीला नटना गरनी सुनता सुखडू रे आपे सुख सागरनी नेत्र कमल ने रे राखी उघाड़ा क्यारे ज्ञान धरी ने रे बैसे जीवन बारे क्यारिक चमकी रे ज्ञान करंता जागे जोता जीवन रे जन्म मरण दुख भागे पोता आगड़ रे सभा बराई बैसे संत हरी जन रे सामू जोई रहे छे ध्यान धरी ने रे बैठा होय हरि पोते संत हरी जन रे तृप्त न थाय जोते साधु कीर्तन रे गाय बजाड़ी बाजा तेमने जोईने रे मगन थाय महाराजा तेमनी भेड़ा रे चपटी वगाड़ी गाय संत हरी जन रे निरखी राजी थाय क्यारिक साधु रे गाय बजाड़ी ताड़ी भेड़ा गाये रे ताड़ी दैवन माड़ी आगड़ साधु रे कीर्तन गाय जारे पोता आगड़ रे कथा वंचाय त्यारे पोते वार्ता रे करता होय बहुनामी खस्ता आवे रे प्रेमानंदना स्वामी मनुष्य लीला रे करता मंगलकारी भक्त सभा मारे बैठा भव भय हारी जैने जोता रे जाए जग आसक्ति ज्ञान वैराग्य रे धर्म सहित जे भक्ति ते संबंधी रे वार्ता करता भारी हरि समझावे रे निज जन ने सुखकारी योग ने सांख्य रे पंचरात्र वेदांत ए शास्त्र नोरे रहस्य कहे करिखांत जारे हरि जन रे देश देश ना आवे उत्सव ऊपर रे पूजा बहुविध लावे जानी पोता नारे सेवक जन अविनाशी तेमनी पूजा रे ग्रहण करे सुख राशि भक्त पुताना रे तेने श्याम सुजान ध्यान करावी रे खेचे नाड़ी प्राण ध्यान माथी रे उठाड़े निज जन ने दे माला वेरे प्राण इंद्रिय मन ने संत सभा मारे बैठा होय अविनाश कोई हरि जन ने रे तिड़वो होय पास पहली आंगड़ी रे नेत्र तणी करिसान प्रेमानन गहरे साध करे भगवान मोहन जी नीरे लीला अति सुखकारी आनंद आपे रे सुनता न्यारी न्यारी क्यारिक बातो रे करे मुनिवर साथे गुच्छ गुलाब नारे चोड़े छेबे हाथे शीतल जानी रे लिंबू हार गुलाबी तेने राखे रे आंखियो ऊपर दाबी क्यारिक पोते रे राजी पामा होए बातो करे रे कथा वंचाए तोए सांभळे कीर्तन रे पोते कायक विचारे पुछवा आवे रे जमवानो कोई त्यारे हार चढ़ावे रे पूजा करवा आवे तेना ऊपर रे बहु खिजीरी सावे कथा सांभळता रे हरे हरे कही बोले मर्म कथा नोरे सुनी मगन थई डोले भान कथा मारे बीजी क्रिया माहे क्यारे कचान करे जमता हरे बोलाए थाए स्मृति रे પોતા રે જર તેની થોડુંક હસે રે ભક્ત સામુ જોઈ બેની એમ હરિ નિત નિત રે આનંદ રસ વરસાવે એ લીલા રસ રે જોઈ પ્રેમાનંદ ગાવે સાંભળ સજની રે દિવ્ય સ્વરૂપ મુરારી કરે ચરિત્ર રે મનુષ્ય વિગ્રહ ધારી થયા મનોહર રે મોહન મનુષ્ય જેવા રૂપ અનુપમ રે નિજ જન ને સુખ દેવા ક્યારેક ઢોલીએ રે બેસે શ્રી ઘનશ્યામ ક્યારેક બેસે રે ચાકડે પૂરણ કામ ક્યારેક ગુરડું રે ઓછાડે સહિત પાથર્યું હોય રે તે પર બેસે પ્રીતે ક્યારેક ઢોલિયા રે ઉપર તકિયો ભાળી તે પર બેસે રે શ્યામ પલાઠી વાળી ઘણુક બેસે રે તકિયો ઠીંગણ દઈને ક્યારેક ગોઠણ રે બાંધે ખેસ લઈને ક્યારેક રાજી રે થાય અતિશય આલી સંધરી જનને રે બેટે બાથમાં ઘાલી ક્યારેક માથે રે લઈ મેલે બે હાથ છાતી માહે રે ચરણ કમળ દે નાથ ક્યારેક આપે રે હાર તુરા ગિરધારી ક્યારેક આપે રે અંગના વસ્ત્ર ઉતારી ક્યારેક આપે રે પ્રસાદી ના થાળ પ્રેમાનંદ કહે રે ભક્ત તણા પ્રતિપાળ એવા કરે રે ચરિત્ર પાવન કારી શુકજી સરખારે ગાવે નિત સંભારી ક્યારેક જીભને રે દાંત તળે દબાવે ડાબે જમણે રે પડખે સહજ સ્વભાવે છીંક જ્યારે આવે રે ત્યારે રૂમાલ લઈને છીંક ખાય રે મુખ પર આડો દઈને રમુજ આણી રે હસે અતિ ઘનશ્યામ મુખ પર આડો રે રૂમાલ દઈ સુખધામ ક્યારેક વાતો રે કરતા થકા દેવ છેડે રૂમાલ ને રે વણદેવાની ટેવ અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ હારી રે વારી બહુ નામીનો કોઈને દુખ્યો રે દેખી ન ખમાય દયા આણી રે અતિ આકડા થાય અનધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે દેખી વાનજ વાળે ડાબે ખભે રે ખેસાણ સોડે નાખી ચાલે જમણા રે કરમાં રૂમાલ રાખી ક્યારેક ડાભો રે કરકેડ ઉપર મેલી ચાલે વાલો રે પ્રેમાનંદ નો હેલી નિત નિત નવતમ રે લીલા કરે હરિરાય ગાતા સુણતા રે હરિજન રાજી થાય સહજ સ્વભાવે રે ઉતાવળા બહુ ચાલે હેત કરીને રે બોલાવે બહુ વાલે ક્યારેક ઘોળે રે ચડવું હોય ત્યારે ક્યારેક સંતને રે પીરસ વાપ ધારે ત્યારે ડાબે રે ખબે ખેસને આણી ખેસને બાંધે રે કેડ સંગાથે તાણી પીરસે લાડુ રે જલે બી ઘનશ્યામ જણસ જમ્યાની રે લઈ લઈ તેના નામ ફરે પંગત મારે વારંવાર મહારાજ સંધરી જનને રે પીરસવાને કાજ શ્રદ્ધા ભક્તિ રે અતિ ઘણી પીરસતા કોઈના મુખ મારે આપે લાડુ હસતા પાછલી રાત્રિ રે ચાર ઘડી રહે ત્યારે દાતણ કરવા રે ઉઠે હરી તે વારે નાવા બેસે રે નાથ પલાઠી વાળી કરલે કળશો રે જળઢોળે વન માળી કોરે વસ્ત્રે રે કરી શરીર ને લુવે પ્રેમાનંદ કહે રે હરિજન સર્વે જુવે રૂડા શોભે રે નાયને ઉભા હોય વસ્ત્ર પહેરેલું રે સાથળ વચ્ચેની ચોવે પગ સાથળ ને રે લુઈને સારંગ પાણી કોરા ખેસને રે પહેરે સારી પેઠ તાણી ઓડી ઉપરણી રે રેશમી કોરની વાલે આવે જમવારે ચાખડીએ ચડી ચાલે માથે ઉપરણી રે ઓઢી બેસે જમવા કાન ઉઘાડા રે રાખે મુજને ગમવા જમતા ડાબા રે પગની પલાટી વાળી તે પર ડાબો રે કરમે લે વન માળી જમણા પગને રે રાખી ઉભો શ્યામ તે પર જમણો રે કરમે લે સુખધામ રૂડી રીતે રે જમે દેવના દેવ વારે વારે રે પાણી પીધાની ટેવ જણ સ્વાદુ રે જણાય જમતા જમતા પાસે હરિજન રે, બેઠા હોય મન ગમતા તેમને આપી રે, પછી પોતે જમે જમતા જીવન રે, હરિજન ને મન ગમે ફેરવે જમતા રે, પેટ ઉપર હરિ હાથ ઓળકાર ખાય રે, પ્રેમાનંદ ના નાથ ચડુ કરે રે, મોહન તૃપ્ત થઈને દાંતને ખોતરે રે, સળી રૂપાની લઈને મુખવાસ લઈને રે, ઢોલીએ બિરાજે પૂજા કરે રે, હરિજન હેતે જાજે પાપણ ઉપર રે, આટો લઈ અલબેલો ફેંટો બાંધે રે, છોગુ મેલી છેલો વર્ષા ઋતુ ને રે, શરદ ઋતુ ને જાણી ગેલા નદીના રે, નિર્મળ નીરવ ખાણી સંગ હરિજન ને રે, સાથે લઈ ઘનશ્યામ નવા પધારે રે, ઘેલે પૂરણ કામ બહુજળ ક્રીડા રે, કરતા જળમાં નાય જળમાં તાળી રે, દઈને કીર્તન ગાય નહીને બારે રે, નિસરી વસ્ત્ર પહેરી ઘોડે બેસી રે, ઘેરા વેરંગ લહેરી પાવન યશને રે, હરિજન ગાતા આવે જીવન જોઈને રે, આનંદ ઉર્ણ સમાવે ગઢપુર વાસી રે, જોઈને જગ આધાર સુફળ કરે છે રે, નેણા વારંવાર આવી બિરાજે રે, ઓસરીએ બહુ નામી ઢોલિયા ઉપર રે, પ્રેમાનંદ ના સ્વામી નિજ સેવક ને રે, સુખદેવાને કાજ પોતે પ્રગટ્યા રે, પુરુષોત્તમ મહારાજ ફળિયા માહી રે, સભા કરી વિરાજે પૂરણ શશી રે, ઉડગણ માં જેમ છાજે બ્રહ્મરસ વરસી રે, તૃપ્ત કરે હરિજન ને બોઢે રાત્રે રે, જમી શ્યામ શુદ્ધ અન્ન ને બે આંગળિયું રે, તિલક કર્યાની પેરે ભાલ બચ્ચે રે, ઉભી રાખી ફેરે સુતા સુતા રે, માળા માગી લઈને જમણે હાથે રે, નિત ફેરવે ચિત દઈને ભૂલ ન પડે રે, કેદી એવું નિયમ ધર્મ કુંવરની રે, સહજ પ્રકૃતિ એમ ભર નિદ્રા મારે, કોઢ્યા હોય મુનિરાય કોઈ અજાણે રે, લગાર અડકી જાય ત્યારે ફળકી રે, જાગે સુંદર શ્યામ કોણ છે પૂછે રે, સેવક ને સુખધામ એવી લીલા રે, હરિની અનંત અપાર મેં તો ગાઈ રે, કાંઈક મતી અનુસાર જે કોઈ પ્રીતે રે, શિક્ષે સુણશે ગાશે પ્રેમાનંદ નો રે, સ્વામી રાજી થાશે, ગોરા આવો શ્યામ સ્નેહી સુંદર વર જોવાલા, જતન કરીને જીવન મારા જીવ માહી પ્રોવાલા, ચિન્હ અનુપમ અંગો અંગના સુરતે સંભારવાલા, નક્ષિક નિર્ખી નવતમ મારા ઉર માઉ તારુવાલા, અરુણ કમળ સમ જુગલ ચરણ ની શોભા અતી સારી વાલા, ચિંતન કરવા આતુરતી મન વૃત્તિ મારી વાલા, પ્રથમ તે ચિંતવન કરું સુંદર સોળે ચિન્હ વાલા, ઉર્ધ્વ રેખા ઓપી રહી અતિશય નવીન વાલા, અંગૂઠા આંગળી વચ્ચે થી નિસરી ને આવી વાલા, પાણી ની બે કોરે જોતા ભક્ત ને મન ભાવી વાલા, જુગલ ચરણ માં કહુ મનોહર ચિન્હ તેના નામ વાલા, શુદ્ધ મને કરી સંભાળતા નાશ પામે કામ વાલા, અષ્ટકોણ ને ઉર્ધ્વ રેખા સ્વસ્તિક જંબુ જવ વાલા, વજ્ર અંકુશ કેતુ ને પદ્મ જમણે પગે નવ વાલા, ત્રિકોણ કળશ ને ગોપલ સુંદર ધનુષ્ય ને મીન વાલા, અર્ધ ચંદ્ર ને વ્યોમ સાત છે ડાબે પગે ચિન્હ વાલા, જમણા પગના અંગૂઠા ના નખ માહી ચિન્હ વાલા, તે તો નિર્ખે જે કોઈ ભક્ત પ્રીતિ એ પ્રવીણ વાલા, એ જ અંગૂઠાની પાસે તિલક નવતમ ધારુ વાલા, પ્રેમાનંદ કે નિર્ગુપ રીતે પ્રાણ લઈ વારુ વાલા, હવે મારા વાલા ને નહીં રે વિસારુ રે, શ્વાસો શ્વાસે તે નિત્ય સંભારુ રે, પડ્યું મારે સહજાનંદ જી શું પાનુ રે, હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે, अभिमारे हरिवर वरवानु टाणु रे ए वर नमणे खर चे नाणु रे ए वर भाग्य विना नव भावे रे ए स्नेह लग्न विना नव आवे रे दुरिजन मन रे माने तेम कह जोर स्वामी मारा रुदियानी भीतर रह जो हवे हूँ तो पूरण पदवी ने पामी बड़ा मुने निष्कुणानंद ना स्वामी हवे मारा वाला ना दर्शन सारू हरिजन आवे हजारे हजारू डोलिए बिराजे सहजानंद स्वामी पुराण पुरुषोत्तम अंतर जामी सभा मध्य बैठा मुनि ना वृंद तेमा शोभे तारे विट्यो जय मचंद्र दुर्गापुर खेल रचो अति भारी बेड़ा रमे साधु अने ब्रह्मचारी ताड़ी पड़े उपड़ती अति सारी धुन्य थाय चौदह लोक थकी न्यारी पाघलड़ी मा छोगलियों अति शोभे जोई जोई हरिजन नामन लोभे पधार्या वालो सर्वे ते सुख नाराशि सहजानंद अक्षर धाम नावासी मांगी मारी जन्मो जनमनी खामी मण्या मुने निष्कुणानंद ना स्वामी महाराज बोलो गुणादितानंद स्वामी महाराज बोलो भगत जी महाराज बोलो शास्त्री जी महाराज बोलो योगी जी महाराज बोलो प्रमुख स्वामी महाराज बोलो बोले प्रभु सकल मुनि केशाम स्वामी नारायण दिव्य मूर्ति स्वामी नारायण दिव्य मूर्ति संतन के विश्राम हरि ओम संतन के विश्राम पोड़े प्रभु सकल मुनि के श्याम अक्षर पर आनंद घन प्रभु कियो है भू पर ठाम जेही मिलत जन तरत माया जेही मिलत जन तरत माया लहत अक्षर धाम हरि ओम लहत अक्षर धाम पोड़े प्रभु सकल मुनि केशाम शारद शेष महेश महा मुनि जपत जेहि गुण नाम जास पद रज शीश धरि धरि जास पद रज शीश धरि धरि होत जन निष्काम हरि ओम होत जन निष्काम पोड़े प्रभु सकल मुनि केशाम प्रेम के पर्यंक पर प्रभु करत सुख आराम मुक्तानंद निज चरण ढिग गुण मुक्तानंद निज चरण ढिग गुण गावत आठो जाम हरि गुण गावत आठो जाम पोड़े प्रभु सकल मुनि केशाम स्वामी नारायण दिव्य मूर्ति स्वामी नारायण दिव्य मूर्ति संतन के विश्राम हरि ओम संतन के विश्राम पोड़े प्रभु सकल मुनि केशाम रेशाम तमे साचु नाणु बीहु सर्वे दुखदायक जानु रेशाम तमे साचु नाणु रेतम विना सुख संपत कावे ते तो सर्वे महादुख उपजावे अंते मा काम कोई नावे रे श्याम तमे साचु नाणु रे मूरख लोक मरे भटकी झूठा संगे हारे शिर पटकी तेथी मारी मन वृत्ति अटकी रे श्याम तमे साचु नाणु रे अखंड अलौकिक सुख सारू રે જોઈ જોઈ મન મોયું મારું, ધરાધન તમ ઉપર વારું, રે શ્યામ તમે સાચું નાણું, રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું, મુક્તાનંદ મન તમ સંગ મોયું, રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું, રે શ્યામ તમે સાચું નાણું. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લોલ, સમરૂપ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ, જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રે લોલ, જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવલ હે રે લોલ, જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમ ને તી કહે રે લોલ, વર્ણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોલ, નગશિખ પ્રેમ સખી નાનાથ રહો ઉર મારમી રે લોલ, આવ મારા મોહન મીઠડા લાલ કે જો તારી મૂર્તિ રે લોલ, જતન કરી રાખું રસિયા રાજ વિસારું નહીં ઉરથી રે લોલ, મન મારું મોહ્યું મોહન લાલ પગલડી ની ભાત મારે લોલ, આવો રોગલા ખો શું છે લખતી લજો ખાત મારે લોલ, વાલ તારું જળ કે સુંદર ભાલ તિલક રૂડા કર્યા રે લોલ, વાલ તારા વામ કરણ માં તિલ તેણે મનડા હર્યા રે લોલ, વાલ તારી પ્રકૃટી ને બાણે શ્યામ કાળજ મારા કોરિયા રે લોલ, નેણ તારે પ્રેમ સખી ના નાથ કે ચિત્ત મારા ચોરિયા રે લોલ, વાલા મુને વશ કી દી ઘન શ્યામ વાલ પતારા વાલ મારે લોલ, મન મારું તલ કે જોવા જતી મકડી છે ગાલ મારે લોલ, વાલા તારી નાસિકા નમણી નાથ અધર બિંબલાલ છે રે લોલ, છેલા મારા પ્રાણ કરું કુરબાન જોયા જે વિચાલ છે રે લોલ, વાલા તારા દંત દાડમ ના બીજ ચતુરાઈ ચાવતારે લોલ, વાલા મારા પ્રાણ હરો છો નાથ મીઠું મીઠું ગાવતારે લોલ, વાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લોલ, મન મારું પ્રેમ સખી ના નાથ કે તમ કેડે ભમે રે લોલ, રસિયા જોઈ રૂપાળી કોટ રૂડી રે ખાવડી રે લોલ, વાલા મારું મનડું મળવા જાય કે જાય ચિતડું ચડી રે લોલ, વાલા તારી જમણી ભુજાને પાસ રૂડા તિલ ચાર છે રે લોલ, વાલા તારા કંઠ વચે તિલ એક અનુપમ સાર છે રે લોલ, વાલા તારા ઉર મા વિણ ગુણ હાર જોઈ નેણા ઠરે રે લોલ, વાલા તે તો જાણે પ્રેમી જન જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ, રસિયા જોઈ તમારું રૂપ રસિક જન ઘેલડા રે લોલ, આવ વાલા પ્રેમ સખી ના નાથ સુંદર વર છેલડા રે લોલ, વાલા તારી ભુજા જુગલ જગદીશ જોઈને જઉ વારણે રે લોલ, કરના લટકા કરતા લાલ આવને મારે બારણે રે લોલ, વાલા તારી આંગળીઓની રેખા નખમણી જોઈને રે લોલ, વાલા મારા ચિત્ત માં રાખું ચોરી કહું નહીં કોઈને રે લોલ, વાલા તારા ઉર માં અનુપમ છાપ જોવાન જીવ આકડો રે લોલ, વાલા મારા હૈડે હરખન માય જાણું જે હમણા મળો રે લોલ, વાલા તારું ઉદર અતિ રસ રૂપ શીતળ સદાનાથ જી રે લોલ, આવોર પ્રેમ સખી ના પ્રાણ મળો ભરી બાથ જી રે લોલ, વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ, वाला ए रस ना चाखण हार के शास्ते नव पीवे रे लोल वाला मारे सुख संपत तमे श्याम मोहन मन भाव तारे लोल आओ मारे मंदिर जीवन प्राण हसीने बोलाव तारे लोल वाला तारो रूप अनुपम गौर मूर्ति मन माग मेरे लोल वाला तारु जो बन जो वा काज के चित चरणे न मेरे लोल आओ मारा रसिया राजीव नैण मर्म करी बोल तारे लोल आओ वाला प्रेम सखी ना सेण मंदिर मारे डोल तारे लोल वाला तारु रूप अनुपम नाथ उदर शोभा गणी रे लोल त्रिवड़ी जो सुंदर चेल आओ ने ओरा अम भणी रे लोल वाला तारी ना भी नौतम रूप उंडी अति गोर छे रे लोल कटिलंग जोई ने सहजानंद के मन रंग छोड़ छे रे लोल वाला तारी जंगा जुगल नी शोभा मन मा जोई रहूं रे लोल वाला नित्य निरखूं पिंडी ने पानी कोई ने नव कहूं रे लोल वाला तारा चरण कमल नु ध्यान धरूं अति हेत मारे लोल आओ वाला प्रेम सखी ना नाथ राखूं मारा चित मारे लोल वाला तारा जुगल चरण रस रूप वखाणू वाल मारे लोल वाला अति कोमल अरुण रसाड चोरे चित चाल मारे लोल वाला तारे जमणे अंगूठे तिल के नख मा चिन्ह चेरे लोल वाला चली आंगड़िए तिल एक जुवान मन दीन चेरे लोल वाला तारा नखनी अरुणता जोई ने शशि कड़ाक्षीण चेरे लोल वाला रस चोर चकोर जे भक्त जुवाने प्रवीण छेरे लोल वाला तारी उर्द्वरे खामा चित्त रहो करिवासने रे लोल मागे प्रेम सखी कर जोड़ी दे जो दान दासने रे लोल मागे प्रेम सखी कर जोड़ी दे जो दान दासने रे लोल श्री स्वामी नारायण भगवान की जय अक्षर पुरुषोत्तम महाराज की जय गुणाधिकानंद स्वामी महाराज की जय भगत जी महाराज